જય જય ગાય મુનિ ગાથા જય જય નર વીરનાથ જય જય બદ્રીપતિરાય તવ ગુણ કયા કેમ જાય જય દીન બંધુ ઋષિ દેવ જય આકળ નાથ અભેવ જય કૃપાન સિંધુ કૃપાળુ જય દયાનિધિ દયાળુ જય પ્રભુ તમે જગદીશ જય અખિલ બ્રહ્માંડાધીશ જય આનંદ કંદ અવતારી જય સંત જન સુખકારી જય ધર્મ સુત મહાધીર જય જ્ઞાન વિજ્ઞાન ગંભીર જય અતિ અજીત અભેદ જય કહે નેતિ નેતિ વેદ જય સુખ નિધિ સિદ્ધ શ્યામ જય સદા અક્રોધ અકામ જય પુણ્ય પવિત્ર પ્રતાપ જય નિર્દોષ ને નિષ્પાપ જય ધર્મ તણા પ્રતિપાળ જય ભારત પતિ ભૂપાળ જય પાપ ઉત્થાપન આપ જય સંત હરણ સંતાપ જય ખળબળ ખંડન હાર જય ભૂમિ ઉતારણ ભાર જય દુષ્ટતન દંડધાર જય નિજ જન કાજ સુધાર જય અકળ બળ અવિનાશી જય પિંડ બ્રહ્માંડ પ્રકાશી જય કાળ તણા મહાકાળ જય ભૂપતિ પતિ ભૂપાળ જય મહાદુષ્ટ મોડણ માન જય ભક્ત વત્સલ ભગવાન જય અક્ષર દામી અકામી જય સર્વતણા તમે સ્વામી જય અવતારના અવતારી મત્સ્ય કચ્છ વારાહ મુરારી જય નૃહરિ વામનનાથ જય પરશુરામ રઘુનાથ જય હરધર કૃષ્ણ કૃપાળુ જય બુદ્ધ કલકિ દયાળુ જય અલેખ ધર અવતાર જય અકળ સર્વ આધાર અનેક ધરી શરીર બેસો બદ્રી તળે બેઉવીર રહો તાપસ વેશે હમેશ જટા મુકુટ સુંદર શીશ ગંડક મંડનું મૃગ છાલા ઉર્ધ્વ પુંદ્ર ને અક્ષની માળા ઉપવીત પુનીત ને દારી સદા ભાઈ બેઉ બ્રહ્મચારી સાગર શાંતિ સ્વરૂપ દયાળુ દીન બંધુ અનુપ જય નિજ જન સુખદાતા જય નર નારાયણ ભ્રાતા જય આચ્છેદ્ય આભેદ્ય આતિ જય બાળ અકાળ મુરાતિ જય તેજ અત્યંત મહંત જય અજર અમર અનંત જય ગુણ સાગર ગોવિંદ જય સુંદર શ્યામ સ્વચ્છંદ જય દાસ નપાશ વિનાશ જય અમાયિક અવિનાશ જય નિજ જન જીવન પ્રાણ જય મહાસુખ રૂપ મેરાણ મળી મુનિ કરે એ ઉચ્ચાર વર્તી રહ્યો ત્યાં જ જયકાર એમ સ્તુતિ કરી મુનિ વૃંદ નિર્ખી નાથને પામ્યા આનંદ કરી સ્તવન દંડ પ્રણામ પૂરી કરી તે થૈયા નિહામ પછી હાથ જોડી બેઠા પાસ થઈ અંતર દ્રષ્ટિ ઉજાસ શ્રીનારાયણ કૃપાય કરી વૃત્તિ અંતર માહી ઉતરી અક્ષર ધામ અલોકી પામ્યા સુખ તેહને વિલોકી દીઠો તેજ તણો ક્યા અંબાર તેહ મતે સિંહાસન સાર ત્યાં બેઠા દીઠા બહુ નામી જેહ અક્ષર ધામ નામી અતિ સુંદર મૂર્તિ સારી શોભા ધામ શ્યામ સુખકારી તેને નિરખીને પામ્યા આનંદ ફૂલ્યા જેમ કુમોદની ચંદ પછી બારે જોયું આવી જ્યારે દીઠી તેની તે મૂર્તિ ત્યારે જેવા અક્ષર ધામ માં દીઠા તેવા દીઠા સન મુખ બેઠા એ તો નારાયણ તું છે કૃત્ય એમાં નહીં કાઈ અચરત્ય પછી પાયે લાગ્યા જોડી હાથ ત્યારે મધુરી વાણીએ બોલ્યા નાથ હે મુનિયો ભલે આવ્યા તમે તમને જોઈ રાજી થયા અમે તમારા દર્શનને કાજ અમે ઈચ્છતા તા મુનિ રાજ બળહું તમારું દુર્લભ મને થાય નહીં તે થોડે રે પુણ્ય ગોલોકાદી આમ કહીએ જે હ યોગ સિદ્ધિયો કાવે છે તે હ તેથી વાલા મુનિ તમે બહુ સત્ય માન જો વાત એ સહુ વળી શિવ બ્રહ્માદિક જેવા આપે બળી દાન કરે સેવા એ હજે હમુજને છે પ્યારા પણ તમે છો આત્મા મારા તમે આહો નિશ ચિંતવો માને જ્ઞાન બોધે તારો છો જીવોને જપ તપને યોગય ગન પ્રતાદિક બીજા જે હ પુણ્ય તે હ સર્વે મળી જે હ કાવે જેના સોળમાં અંશ માનાવે માટે એનું નામ અભયદાન બીજા નામે તેને સમાન માટે પરમાર્થી જાણ્યું આમે મારા શુદ્ધ ભક્ત વળી તમે માટે તમ જેવા કોઈ નથી ઘણું કહીએ શું મુનિ મુખથી કહે કવિ સાંભળો સુજાણ એમ બોલ્યા નારાયણ વાણ અતિ ભાવે તે વરાવેણ બોલ્યા કૃપાએ કમળેણ પછી મુનિ બોલ્યા કરી સ્તુતિ ધન્ય ધન્ય પ્રભુ પ્રાણપતિ ધન્ય નર વીર અવતાર બહુ જીવનો કર્યો ઉદ્ધાર ધન્ય પ્રગટ પુરાણ ચંદ નિજ જનને દેવા આનંદ ધન્ય દીન બંધુ ભગવાન મહાદુષ્ટનું મોડણ માન ધન્ય નર નારાયણ એક તેનો જાણે વીર લાવિવેક ધન્ય અકળ કળા તમારી દેવ બાંધવની બલહારી ધન્ય સર્વજન સુખકારી દીન જન તણ દુખહારી સર્વે જીવની કરવા સાર તમે રહ્યા આદામ મોજાર હવે નાથ કહીએ છીએ તમને કહેવું ઘટે તે કહેજો અમને એમ કહી જોડ્યા હાથ જ્યારે મુનિ પ્રત્યે પ્રભુ બોલ્યા ત્યારે પુનિતા મૈત્રિલોકને માયા, આવો જાવો તે આપ ઈચ્છાયા. હમણા કોણ લોક માંથી આવ્યા તેની શીશી ખબર તમે લાવ્યા. ત્યારે મુનિ બોલ્યા જોડી હાથ, આવ્યા ભારત ખંડ જોઈ નાથ. ત્યારે નારાયણ કહે ઋષિ, સર્વે મારી પ્રજા જેને ખુશી. ચારે વર્ણ ને ચારે આશ્રમ, સહુ વર્તે છે પોતાને ધર્મ. ભક્તિ ધર્મ જ્ઞાન ને વૈરાગ, એહ ઉપર કેવો અનુરાગ. જેમાં હોય તેમાં કહો મુનિ, ભરત ખંડ ના મનુષ્ય સહુની. એવા સુણી પ્રભુજી ના મેળ, સર્વે ઋષિએ ડાળિયા નેણ. આવ્યા નયણે નીરભરાઈ, અતિ શોક વ્યાપ્યો ઉરમાઈ. થઈ ગદ ગદ કંઠે ગીરા, પછી બોલિયા છે રહી ધીરા. સુણો નારાયણ નર ભ્રાત, એની આમે ન કહેવાય વાત. ચારે વર્ણ ને ચારે આશ્રમ, તેણે ત્યાગી દીધા નિજ ધર્મ. અસત્ય ગુરુએ અવળું બતાવી, દીધો આ ધર્મ ધર્મ ઠરાવી. રાજા ઉન્મત થઈ અપાર, કર્યો સત્ય ધર્મનો સંહાર. આપે પાપ કરે અણ લેખે, તેમ પ્રજા કરે દેખા દેખે. નર નારી નિયમ માનથી, કહીએ તેની બુંડાઈ શું કથી. એને જોઈ અમે મુનિ રાજા, સહુ દુખિયા છીએ મહારાજા. એમ કહી આપે કર્યું રુદન, કહું સાંભળજો સહુ જન. એમ કહી આપે કર્યું રુદન, કહું સાંભળજો સહુ જન. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुणानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये ऋषि स्तुति नामे छठु प्रकरणम्. सहजानंद स्वामी महाराज नी जय.